આત્મા અનુભવ અને આત્મા સાક્ષાત્કાર એ બે શબ્દો જે જુદા પડ્યા તો બેની વચ્ચે ડિફરન્સ શું? સાક્ષાત્કાર એ જેની અસર છે, અનુભવ અનુભવ તો આગળ વધે તારા અનુભવ કહેવાય. સાક્ષાત્કાર એ છેલ્લી વસ્તુ નહીં. તો એ સાક્ષાત્કાર કોને કહ્યો છે? એ લોકો આપણે ધ્યાન આપ્યું સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એ પ્રતિભૂતિ નીચું થયું. જે સાક્ષાત્કાર થાય એટલે ભૂમિ રહે ને. હા, હું જ કહું. મેં તો હું નથી પૂછે પ્રતિ દિલમાં જેટલો છો એવું કે છે કે મન ભરેલું હોય તો ખાલી હોય છે. એવું કઈ વાત એવું કેવા માંગે છે કે મન ભરેલું હોય તો હૃદય નો લાભ ખાલી મળી જાય છે. હૃદય ને બેને લેવા દેવા ને ભરેલું હોય ને હૃદય ભરેલું. એથી કરીએ લાગ્યું છે ને. હૃદય ને અસર કરે એ વાણી બેઠી છે. મન નું બરોબર ડિફરન્સ નામ છે. એવું મન તો બી સ્વતંત્ર વસ્તુ છે. મન થી જ સાધારણ માણસ ગુગો મન થી જ રહે છે. જગતે મન ખરું પણ જોડે જોડે હૃદય છે એની પાસે એટલે સિન્સિયરિટી છે. એટલું લગ્યું છે. ઇકોઇઝમ હૃદયને કઈ લેવા દેવા ખરી? ઇકોઇઝમ ને હૃદય કશી લેવો? અરે મોટા ભાગના માણસો મન દ્વારા જીતા હોય છે. હે, સ્વભાવના માણસો બધા રિલેટિવ ભાગ મન દ્વારા જીતા હોય છે. મન દ્વારા શું? મન દ્વારા જીતા હોય છે. કોણ? જગતના લોકો. આ સામાન્ય માણસો. સામાન્ય માણસો. અને પેલા હૃદય દ્વારા જીતા હોય છે એમ કહેવાય. હૃદય સ્પર્શ ની વાણી કે છે ને મન સ્પર્શ ની વાણી બે વાણી હોય છે ને. એ આ લાવવું અનોખો છે એમ કે છે. તો હૃદય વસ્તુ ને મનમાં ફેર કેટલો એમ મારું કેવું છે. એમાં સ્પર્શ શબ્દો આવ્યો ને હૃદયમાં વળી સ્પર્શ થવાનો. મનની વાણી તો એવું છે ને કે મન ઉપર તો મન એટલે વાણીનું બધું ભરેલું છે વિચારો. હા, માલ ભરેલો છે. માલ ભરેલો એને એમાંથી વાણી નીકળે. એમાંથી જેટલો વિસ્તાર થાય. હા, જો ઇગોઇઝમ નો ઉપર ઉકળે ખરાબ ખરાબ વાણી બોલી કરે. હા, ઇગોઇઝમ નો જો હૃદય નું ઉપજડે તો કામ કઈ ના. ખરેખર મન હાર્ટ ની અંદર છે. ફૂલ મન નો જે પ્રકાશ પામે છે તે હાર્ટ ની અંદર પામે છે. અને મારું હાર્ટ માં છે. એ બી હાર્ટ આપડા જે હાર્ટ કેવી જુ હાર્ટ ને જુદું ને જુદું. હા એ ગોઠવાનું છે ને. આ હાર્ટ તો કશું કરતું જ નથી. હજી પણ અસરો થાય છે તે ખબર પડે છે. વિચારો ની અસરો થાય છે, લાગણી ની અસરો થાય છે, સ્પંદનો ની અસરો થાય છે. આપણે હાર્ટ કહીએ છીએ એ તો અસર વાળું છે દાદા. હૃદય ગમવાનું જોઈએ છે. આપણે હૃદય ને અસર મને દિલ કે છે. દિલ કે દિલ કે છે. હા હવે તમે કહો છો દિલ ના હોય તો શેતાની યાદ ઉત્પન્ન થઈ જાય છે. સાતરા માણસો માં દિલ હોતું નથી એમ. દિલ ની ગેરહજી હોય છે કે વધારે ઉપયોગ આનો હોય છે. દિલ જેટલું ગેરહાજી થાય ચેતન પહેરી જાય. સંજોગો બધા સંગ ઉપરથી કુસંગ ઉપરથી સંગ ઉપરથી. હા એટલે એક ભાગ મજબૂત થાય, હૃદય વાળો ભાગ આવરાઈ જાય એમ. કોને બોલા છે હૃદય ને સ્પર્શ કરતી વાણી કે નાના બાળક ને સ્પર્શ કરે સ્પર્શ કરે ભણેલા ને ભણવી બધાને એટલે સામાના હૃદય ને સ્પર્શ કરે એમ ને. સામાના હૃદય ને સ્પર્શ કરે એ અર્થમાં. પણ હું એમ કઉ છું તમારું જે વાણી છે તે હૃદય સ્પર્શી વાણી કહેવામાં આવે છે. હૃદય સ્પર્શી વાણીમાં તમે જે કહ્યું ને મનને સ્પર્શતી વાણી જે નીકળે મનને સ્પર્શીને જે વાણી નીકળે છે તે સાધારણ માણસોની વાણી તો મનમાંથી વિચારમાંથી ઉત્પન્ન થાય છે. હા પછી શ્વાસને સ્પર્શ કરી નીકળે છે તો હૃદય ના અનુશાસન પછી નીકળે છે વાણી એમ લાગે છે. હૃદય આગળ ને પછી વાણી ને પેલામાં એકલી વાણી જ આગળ હોય છે. હૃદય જેવું હોતું નથી. લુખું લેખું લુખું. હા જેને દાદા ઓબ્ઝર્વેશન કહો છો ને તમે ઓબ્ઝર્વેટરી, એ ઓબ્ઝર્વેટરી માં હૃદય અને પછી પાછળ વાણી હોય વાણી તેને સ્પર્શીને વાણી નીકળે એમ. એની એ વાણી હું બોલું પેલા જુદી હશે એની એ વાણી બીજો બોલો ગણવા સાહેબ. હા બરોબર છે. એની બીજો પેલી મિકેનિકલ થઈ ગઈ ને પેલી ચેતન છે એની જરૂર છે માટે બોલે છે. અરે હૃદય હૃદય ને ચેતનતા તો તારા હિસાબે હૃદયતા માં રહી ચેતનતા જોઈ છે હૃદય માં જ રહી. એનો અર્થ એવો થાય નિરીક્ષણ માં શું કહો છો? નિરીક્ષણ ને શું કહો છો? નિરીક્ષણ જે કરે છે નિરખતી ચેતના નિરખતી જોતી નહી નિરખતી ચેતના એનાથી આગળ છે. ડિરેક્ટ ચેતન એની આગળ મૂળ ચેતન છે. એ મિશ્ર ચેતન ઉપર ડિરેક્ટ ચેતના હોય તો પણ એનાથી આગળ મૂળ ચેતન નિરક્તિ એ નથી. પણ માલ વગર જુએ છે આપણે કહીએ છીએ કે માલ વગર જુએ. માલ વગર જુએ એટલે પોતાની પાસે કોઈ એવો માલ નથી કે જેને આરોપણ રીતે જુએ છે. સંસારની દ્રષ્ટિ એવી છે કે પોતાનો માલ નો આરોપણ ની દ્રષ્ટિ છે. તમે કહો છો ને ઘણી વાર કે એની ભાષામાં ખેંચી ગયા એની રીતે સમજી ગયા એની ભાષામાં લઈ જાય. હા તેમાં નિરીક્ષણ નથી હોતું ને એ તો યાંત્રિક છે. ને આ નિરક્ષણ પ્રતિચેતનામાં એ આંતરિકતા નથી. તમે જેને ઓબ્ઝર્વેટરી કહો છો ને એમાં કોઈ આંતરિકતા છે જ નહીં. હા પણ છતાં એની આગળ મૂળ ચેતન જે શુદ્ધ ચેતન છે ને તે એની આગળ છે. તમે મૂકી દીધું પાછું. એટલે કવિ કવિની ભાષામાં ખરેખર ઘણી વાર આમ રૂપકો સારા હોય પણ મૂળ વસ્તુ પહોંચતી નથી દાદા. આ તમે કહો છો નિરક્તિ ચેતન એને કરતા પણ શુદ્ધ ચેતન ચેતન શુદ્ધ ચેતન શુદ્ધ હવે શુદ્ધ ને તો નિરખવાનું હોતું જ નથી. એ વાત બરાબર છે પણ તોય સ્વાભાવિક છે. એ તો સ્વાભાવિક છે એટલે ગુનો બધા વિરામ પામી જાય છે. ગુણો નું આરોપણ દરેક વસ્તુ ત્યાં વિરામ પામી વિરામ. પણ દાદા આ જે નિરીક્ષણ કરવું એ જ મનુષ્ય જન્મની મોટામાં મોટી દેન છે ને. આ મનુષ્ય જન્મની જો મોટામાં મોટી દેન હોય તો આ નિરીક્ષણ શક્તિ જ છે ને. મનુષ્ય જન્મમાં આ નિરીક્ષણ શક્તિ જ છે ને, બીજા કોઈમાં છે જ નહીં ને. ના બીજા નથી. ઓછી ભાષામાં મૂકીએ તો એવું કહી શકાય કે નિરીક્ષણમાં બુદ્ધિ નથી. ના બુદ્ધિ નથી, બુદ્ધિ નો ભાગ નથી. નિરીક્ષણ બુદ્ધિ નથી, બુદ્ધિ નથી. પરીક્ષણમાં બુદ્ધિ છે. હવે અંધશ્રદ્ધા એ બુદ્ધિ ની પેદાશ છે. એ બુદ્ધિ ની પેદાશ છે બરોબર. બે માં સમજ કઈ બાજુ રહી? અક્રમ સમજ કઈ બાજુ રહી? પરીક્ષણ પરીક્ષણ કરતી ચેતના અને નિરીક્ષણ કરતી ચેતના. નિરીક્ષણ તો બહુ ઊંચી કહેવાય. એમાં જે સમજ છે તે જ આપણી અક્રમ સમજ કહેવાય ને. હા તે જ અક્રમ સમજ કહેવાય. પરીક્ષણ માં આમાં લેવા દેવા નહીં. નહીં પરીક્ષણ માં આવે એટલું તેને નુકસાન થઈ જાય. પરીક્ષણ તો આ જગત માં શક્તિ છે, પરીક્ષણ શક્તિ. પણ આપડે પાછલા અભ્યાસ ને લીધે આવી જાય છે ને કોક વાર, એને એ નુકસાન થાય ને તો ટાઈમ. આપણામાં નિરીક્ષણ શક્તિ નિરીક્ષણ કરતો. પેલો કવિ લખ્યું છે નિરીક્ષક કે ને વાંચે કરે નહી પાર કી પંચાત. એક પદ માં આવે છે પરીક્ષણ શક્તિ તો બધે જોનતા વપરાય કરવા ને. આપડે દૂધી લેવા ગયા હોય તમે તમે તો એવું કહો પરીક્ષણ શક્તિ માં કશું છે જ નહીં. પરીક્ષણ શક્તિ માં પરીક્ષા કરવાની કોઈ શક્તિ જ નથી. પોતાના માલ પ્રમાણે જ પરીક્ષા કરે છે. જે પેલું નિરીક્ષણ માં જેમ ઈક્ષણ છે એવું એ ઈક્ષણ છે. પેલું નિરીક્ષણ છે અને આ પરીક્ષણ છે. પરીક્ષણ માં બુદ્ધિ વપરાયા કરે. ત્યાં દૂધીને દૂધીના નખ માર મળ કરે, પરીક્ષા કરે. અને પછી ગયડી છે બીજી કોઈ અંદર કાપી જોતો નથી. નખ મારી જોયું કે ગયડી છે એવું ક્યાંક ના કે નિરીક્ષણ પરીક્ષણ માં પરિણમ્યું. ના નિરીક્ષણ તો આવતું જ નથી, પરીક્ષણ કરે છે. પરીક્ષણ કરે, પરીક્ષણ કરે છે. ભીડા આમ કઈ બીટા તોડે રહેડા છે, પરીક્ષણ પરીક્ષણ કરે, પરીક્ષણ. નિરીક્ષણ શબ્દ હું તો ઊંચો છે. નિરીક્ષણ નિરાવલંબી છે, નિરીક્ષણ શક્તિ નિરાવલંબી છે અને કોઈનું અવલંબન નથી. મન ઉદ્વેગ મૂંઝવણ માં અટવાઈ જવા બની જાય. ત્યાં પાંચ આગળ રહેતી નથી. પ્રાણ જીવન માતાજી પણ જયારે સુતા પછી આ વાત નું રટણ પાછું ચાલુ થઈ જાય છે. એ કે છે કે શુદ્ધાત્મા છે તમારા ધ્યાનમાં છે, પણ સુતા પછી અંબે અંબે નું રટણ ચાલુ થઈ જાય. સુતી વખતે તો આપના ફોટા ને વંદન કરી અને થોડો ટાઈમ રહી પછી આ વસ્તુ પાછી અંદર પ્રક્રિયા ચાલુ થઈ જાય છે મારી. જાણે હું એમની સાથે કઈ વાતો કરતો હું અથવા એમની સાથે સંવાદ હોય એવું બને છે. હા, બાજુમાં કયું સૂતું હોય તો પણ એમ કે તમે રાતના આમ કઈ બોલ્યા જ કરતા હતા. એમ કે છે એ પ્રાણ જીવન ને થાય, તમને તો ના થાય. હા, મને ન થાય પણ જાય. તમે જુદા, પ્રાણ જીવન જુદા. હા, પ્રાણ જીવન આ ખોદાર માતાજી ભક્તિ કરે. જય સચિદાન. જે જુદું છે ત્યાં જુદું સમજવાનું. પ્રાણજીવન ક્રોધ કરે તેમાં તમારે શું લેવા, તમારે જાણવાનું પ્રાણજીવન ક્રોધ કર્યો અને કોને દુઃખ થયું તેનું કહ્યું કે પ્રાણજીવન એક ભાઈ પ્રતિકૂળ કરો. આ શુદ્ધાત્મા શુદ્ધાત્મા પછી કોણ બોલે દાદા ભાઈ? જો પ્રાણજીવન માં અંબે અંબે બોલે તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા કોણ બોલે? તો પછી પ્રાણ જીવન અંબે અંબે બોલે છે તો શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એ કોણ બોલે છે? બે જુદા છે, બે જુદા છે. અંબે અંબે બોલે છે, પ્રતિષ્ઠિત આત્મા બોલે છે. એ પુરણ ગલન ગલન થઈ રહ્યું છે, થઈ રહ્યું છે. એ પ્રતિષ્ઠિત આત્મા બોલે છે અને શુદ્ધાત્મા છું એ પ્રજ્ઞા બોલે છે. પ્રજ્ઞા બોલે છે, મારી મારી પોતાની પ્રજ્ઞા. પ્રજ્ઞા તો શુદ્ધાત્મા ની પ્રજ્ઞા બોલે છે ને? પ્રજ્ઞા તો શુદ્ધાત્મા ની ને? પ્રજ્ઞા તો શુદ્ધાત્મા ની ને? એ કઈ પ્રજ્ઞા શુદ્ધાત્મા ને લાગુ થાય. તો પછી વિશેષ ભાર આના ઉપર રાખવું કે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એના પર વિશેષ ભાર રાખવું તો યોગ્ય ગણાય ને? એ કે છે શુદ્ધાત્મા પ્રજ્ઞા જાગૃત થાય ને? પ્રજ્ઞા જાગૃત થાય ને વધારે? શું હું શુદ્ધાત્મા છું એવું બોલે? અમને તો પ્રાણજીવન બોલે, તમારે લેવા દેવા નહીં. તે આખો દાડો ના બોલે અંબે અંબે, આખો દિવસ નથી બોલાતો. એ તો જેટલું પૂરણ થયેલું છે ને એટલું જ બોલે. એ ગલન થાય છે. તમે શુદ્ધાત્મા છો, તમે આખો દાડો બોલી શકો. પુરુષ થયા પછી પુરુષાર્થ તમારો છે. અંબે અંબે તો એ તો માતાજી ભક્તિ પ્રાજીવન કરે છે, એ તો કર્યા જ કરે. નવકાર મંત્ર શું બોલે? બધું બોલે. એ બધું પ્રાણજીવન નું નવકાર મંત્ર બોલે, મંત્રો બોલે, બધું પ્રાણજીવન. એ ભેદ બુદ્ધિ સમજી લેવું પડે. તમને ક્રોધમાન માં આવેલો કોઈને થતો જ નથી. તમને જે થાય છે તે દ્રષ્ટિ ફેર છે, તમને સમજ ફેર છે. ક્રોધ શેનું નામ કહેવાય? બધું કયું બેન મને ક્રોધ? ક્રોધ કરે તો હિંસક ભાવ હોય પાછળ. તમારે હિંસક ભાવ ના નથી, એ નથી. પછી ક્રોધ ના કહેવાય, શું નામ કહેવાય? ક્રોધ હંમેશા એની પાસે હિંસક ભાવ હોય અને તાંતો હોય. તમને હિંસક ના કહેવાય એ થાય છે. એ બધું હજી ઉભાગ છે. કેવો છે? હા, લોભની પાસે હિંસક ભાવ હોય. કેવો હોય? બધાની પાસે હિંસક ભાવ. જય સચિદાનંદ. એટલે શુદ્ધાત્મા પૂરો થાય જીવ, બધા જીવમાં મત ખેડ કરી અશુદ્ધ થાય નહી. એ તો પ્રાણ જીવન કરવાના. તમારે શું તમારે જાણવાનું, જોવાનું, શું કરવાનું? જાણવાનું, જોવાનું. સમજાવો બધું. બધા છે તો એકદમ તમને બધા જ સાનુકૂળ થઈ જાય, પ્રતિકૂળ ના રહે. માતાજીની ભક્તિ છે પ્લસ છે તો આપણે મોક્ષે જતા કઈક સંસારી અડચણો વિઘ્નો આવે તો એ આપણે દૂર કરી આપે, આપણે રસ્તો સરળ કરી આપે. એટલે આ ભાગ આ નિર્ભર કેશન ને આપણો ભાગ આ છે, એ બે સતત જોયા કરવાના. અને ભલે આપણે શુદ્ધાત્મા બોલવાનું વસ્તુ બહુ સ્થૂળ છે, જ્ઞાતા દ્રષ્ટા એ મુખ્ય વસ્તુ છે. પછી અંબે અંબે બોલે કે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલે કે ખૂટી ખૂટી બોલે, જે બોલતા હોય તેને આપણે જોયા કરીએ કે ઓ અંબે અંબે બોલ્યા કરે છે. તો એ સારો એવો ચિત્ત મન બુદ્ધિ ચિત્તને અહંકાર બધું એકમાં અંબે અંબે માં સ્થિર થઈ ગયું. તે ઘડીએ આપણે એને જોયા કરીએ કે તમને વધારે આનંદ આવશે, છૂટા પડીને તમને વધારે સરસ રીતે રહેવાશે. એટલે બેવું થશે, પેલું બી થશે અને તમારું શુદ્ધાત્મા બી થશે. અમે ને છોડવાનું નથી કે બાજુએ રાખવાનું નથી, જે સહજ થયેલું છે વણાયેલું છે સહજ, તેને જોયા કરો. એની મેળ થાય છે તે જુઓ, ના થાય તો તે જુઓ. બોગદાડો મેં પેટમાં દુખતું હોય ને તો એ જ રહી જાય, બહુ કામ દબાણે તો તે રહી જાય, કે બહુ મગજ પર ટેન્શન હોય તો તે ભૂલી જાય, તે જાણું ને આ જાણું. આપણું કામ આટલું છે જાણવાનું, જોવાનું એ આપણે આપણા માં રહેવાનું છે. આ રીતે તમે અભ્યાસ થોડો રાત્રે મેં બોલાય ને ત્યારે આપણે જોયા કરવાનું, આપણે જોયા કરવાનું આપણે આપણા પદમાં પ્રાણજનભાઈ એમના પદમાં. એ અભ્યાસ થી તમે બહુ ઓર તમારું ખીલશે, ઓર તો સુંદર સામાયિક થશે. દાદાબેન પૂછે છે કે દાદા ના સત્સંગમાં એવું આવ્યું કે સ્ત્રી નો મોક્ષ જલ્દી થાય નહીં, સ્ત્રી નો મોક્ષ ના હોય જલ્દી, એવું સત્સંગમાં સત્સંગમાં આવ્યું હશે. હા એટલે એનો એનો અર્થ એક અવતાર વધારે થાય આક્રમ વિજ્ઞાન નહીં, પેલા ક્રમિક માર્ગ માં આ આક્રમ વિજ્ઞાન. તો પછી એવો સવાલ પૂછ્યો છે નટુ કાકા એ કે જ્ઞાન લીધું હોય તો પણ નહી આક્રમ. આ વિજ્ઞાન આપણું જે છે ને એ તો સ્ત્રી પુરુષ હરભૂત કરી નાખે છે, સમજાય ને. પેલા ક્રમિક માર્ગમાં એવું છે કે મોહ જતા જતા વાર લાગે, તો પણ જેને જ્ઞાન લીધું તેને વાર ના લાગે, જ્ઞાન હોય તેને કશું વાર લાગે ને. એ આપણે ચિંતામાં નહીં પડવાનું. ના તો નટુ કાકા સામે સવાલ પૂછ્યો હતો એમ કે જ્ઞાન લીધું હોય તો પણ એવું થાય, તો તમે એવું કહ્યું કે તો ખાલી કેવું પડે, સ્ત્રીઓ તો અનેક પ્રકારની સ્ત્રીઓ. તમને અત્યારે જડસો માં મોહ છે કે આમાં, હે કપડા માં મોહ છે કે આમાં, જ્ઞાન માં વધારે સારું આપણને. હેલો દાદા, સ્ત્રીઓ ને પૂછો કપડા આવે છે દાદા ને પણ જેલ ચાલશે અત્યારે. એટલે મોહ, જેની મોહની ગ્રંથિ છેદાઈ ગઈ તે પુરુષ જ થઈ ગયો. તો નિર્બેન અમુક કપડું પહેરી ફરતા હતા, નિર્બેન એમના લગ્નના કપડા બધા પડ્યા હતા, તો મેં કહ્યું આ કપડા આવે છે એના માટે સવાર પહેરવા પડે, કહ્યું જો મામાને આકર્ષણ થાય એવા કપડા તમારે છે એના માટે પહેરવા પડે. એટલે એમને બધા સાથે આપી દીધા લોકોને. શું અમે જાણીએ મોહ આવી ઓછો થઈ ગયો છે. હવે જાતિ સ્ત્રી છે તો મોહ ઓછો થઈ ગયો એટલે આપણે જાણીએ કે એનો મૂળ કપાઈ જવા મળી. સમજ પડે ને, મોહને લઈને જગત ઉભું રહી. સ્ત્રી તો તીર્થંકર થયેલા છે. સ્ત્રીઓ એવી છે, થોડીક સ્ત્રીઓ એવી હોય જે અમારા વાતમાં ઊંડી ઉતરી હોય. બીજું બધું તો ખસબત બધું સમજ પડે ને, એટલા પૂરતું બોલવું પડે. એટલા પૂરતું ના બોલે જાગૃત રહે ને. તમે તો અમારા લાઈફ જ કાઢી નાખી. મોહની પરિણામ બહુ ગમતા નથી. આડી પણ ચોટી રહેતો આગળ જઈને આવ્યા છો. કેવી જણ છો પહેરી ફરે, કેવા લવિંગિયા પહેરે. સત્યદાન થઈ બધું આરામ ચાલે છે. આમ થઈ ગયો હવે પેલા બહુ જ રહેતાથી ના મજે મુક્તિ થઈ ગઈ. જેની મુક્તિ થવા મળી છે તેને પોતાને બધાને પૂછવાનું શું રે, પોતાની જાત પસંદ હોય. દાદા તો સામાન્ય ભાવ હોય છે. કેવું બધી સ્ત્રીઓ સરખી હતી છે. તમે હાથ ના ગાલી આવી બાબત નિર્બન હાથ ગાળ શું દેખાય થાય. અમે તો બીજી સ્ત્રીઓ જાગૃત કરવા માટે કહીએ. જાત્રા યાદ આવે છે કે જાત્રા યાદ આવે છે? બેસે ને તો વાંચીએ છીએ. અમે બે બેસે ને રાતે તો વાંચીએ છીએ સત્સંગની ચોપડી. પછી નટુ કાકા એ પૂછ્યું કે જ્ઞાન લીધું હોય તોય નહીં એમ તમને પૂછ્યું છે. તમને પૂછ્યું નટુ કાકા એ કે જ્ઞાન તમે આપ્યું છે તો મોક્ષ થાય ને પંદર ભવે. તો કે છે ના, તો એ તો કેવું પડે. હા તો કેવું પડે, અમુકને જાગૃત કરવા માટે કેવું પડે. એ તો પુરુષો ને એવું કેવાય કરી રીતે, પણ પુરુષો તો કેવાય નઈ આપણાથી. નહીં, શાસ્ત્રો શાસ્ત્રો ના આધારે બોલીએ આપણે. અને વાત કરી છે કે સ્ત્રીઓને માટે વાત તો ખોટી નથી, પણ તેનો અર્થ બધે બધાએ પકડી લઈએ ચાલે ને. એટલે પંદર વર્ષ મોક્ષ તો છે જ ને. વિચાર કરવાનો હોય છે ને, આપણે અહીંથી મુક્તિ થઈ ગઈ છે આપણે. હું દાદા હંમેશા એ જ કઉ કે તું એવું કર કે આ છેલ્લો બહુ આ દુનિયામાં, અને બીજો એક થશે તો મારા બીજો એક ક્ષેત્ર પછી પતી ગયું બસ. આથી વધારે નહીં ના પતે તો બે અવતાર થશે તો શું ખોટ જાય. આપડે કર્મ તો બંધાતો નથી. અત્યારે કયા કર્મ બંધ શક્ત અમારી આજ્ઞા કરી છે ને તે બદલનું પુણ્ય કર્મ બંધાય છે. આજ્ઞા પાળવાનું ધર્મ ધ્યાન થાય એટલું કર્મ બંધાય છે. તે તો સારું, બહુ સરસ કર્મ છે. પછી આથી વધારે શું છે? એકને બધે બે અવતાર થાય, પણ જાવ જરા થાય શું ખોટું છે? એની ચિંતા ક્યાં કરવાની? આજે આજે દાદા ક્યારે બધા ભેગા થાય એટલી ચિંતા કરવાની, વિચાર એનો કરવાનો. જગત માં ચાલે છે લૌકિક ચાલે છે. શું ચાલે છે? લૌકિક. આ લોકોને જે માન્યતા છે લોકની દ્રષ્ટિમાં એ માન્યતાને સ્વીકારી લેશે લોકો. જો ખરેખર આ તો ભ્રાંતિ છે. લૌકિક લૌકિક દ્રષ્ટિ માત્ર બધી ભ્રાંતિ છે. એ ભ્રાંતિ જો દૂર થાય તો વાસ્તવિકતા ગણાય. વાસ્તવિકતા જગત વાસ્તવિક આ દેખાય છે તેવું પોતે 60 મિલ ગયા હોય તો આપણને 60 મિલ લઈ જાય બરોબર ને, મુક્તિ ના આપે ગુરુ એ. મુક્તિ તો મુક્ત પુરુષ થયેલો હોય તે જ આપણને મુક્તિ અપાવડાવે. કોણ અપાવડે? મુક્ત પુરુષ. હા, નિર્વિકલ્પ પુરુષ થયેલા હોય, મુક્ત પુરુષ થયેલા હોય, મોક્ષનું દાન આપવા આવ્યા હોય. પોતે તો મોક્ષમાં જ હોય પણ બીજાને દાન આપી શકે એમ હોય, તે છોડાવી શકે ને છોડાવે ને બીજા તો ના છોડાવી શકે. જેને આ બધું જે જોયું હોય 60 માઇલ ચાલ્યા હોય તો 60 માઇલથી પછી 61 માઇલ સુધી ના લઈ જાય. બીજાને સીધે છોડાવે, પોતે બંધાયેલો બીજાને સીધે છોડાવે. મુક્ત પુરુષ હોય તે કોક ફેરો હોય, એ અવતાર જ ના થાય ને, એ અવતાર જ કોક ફેરો હોય ત્યારે છોડાય જાય. શું આપતો વાણી તો વાત છે, એના પર આગળ વાત છે, પણ તે કઈ છૂટે નહીં ને, છૂટે તો છોડાવનાર જોઈએ. કેવું છોડાવનાર જોઈએ? હા, ચાર વેદ ભણી રે ત્યારે યાર તમે મોક્ષમાં રહો છો, તમે કઈ ગયા મોક્ષમાં જોઈએ, મોક્ષ ની બહાર અમે ગયા નથી તો આપણી મુક્તિ આપે, નહીં તો મુક્તિ થાય ને. કંટાળો આવે કોઈ અરે ધર્મ શું તેને ધર્મ કહેવાય? ધર્મ ને ધક્કો માર માર કરવા, તેને અધર્મ ને પેસવા ના દેવો, ધક્કા માર માર કરે ને, કે ધર્મ થી મોક્ષ ના થાય. ધર્મ તો એકલો નથી, અધર્મ સાથે છે. કેવો છે? અધર્મ સાથે છે. એટલે ધર્મ એ ભ્રાંતિ સ્વરૂપ છે, ધર્મ જ્ઞાન સ્વરૂપ નથી. ધર્મ એટલે શું? ખોટું કરવું તેનું નામ અધર્મ, અને સારું કરવું એનું નામ ધર્મ. દાન આપવું એનું નામ ધર્મ કહેવાય છે, ચોરી કરવી તેનું નામ અધર્મ કહેવાય છે. દાન આપવાથી મુક્તિ થાય નહીં, ચોરી કરવાથી મુક્તિ થાય? મુક્તિ તો જ્યાં પુણ્ય ના બંધાય ને પાપે ના બંધાય ત્યારે મુક્તિ થાય. ક્યારે થાય? પુણ્ય ને પાપ ના બંધાય ત્યારે. હા, દાન આપવાથી પુણ્ય બંધાઈ જાય પાછું, અને બંધાય એટલે ભોગવવું પડે પછી. એટલે આ કોઈને ભટકવાનો વારો આવે નહીં, બહુ હાંકડો માર્ગ છે મોક્ષ માર્ગ ને, બહુ જ સાંકડો માર્ગ છે. કઈ વાત અમારી ગમે છે? તમને પસંદ પડી ગઈ? પસંદ પડી. હે? એક જ વસ્તુ નથી સમજાતી. શું કહે છે ભાઈ? એક વસ્તુ નથી સમજાતી. બોલો બોલો ને, પૂછો ને. કે છે તે કર્મ પાપ ના થઈ બંધાય, પુણ્ય ના બંધાય તારે એમ કે એ થાય તો એ કેવી રીતે બને? આપડે તો કાર્ય તો કરતા જ રહીએ છીએ. પાપ ના બંધાય અને પુણ્ય ના બંધાય એ તો કેવી રીતે બને? કે આપણે તો કાર્ય તો કરતા જોઈએ છીએ ને. જય સચિદાનંદ. દેખો નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, આપ ખરેખર નરેન્દ્રભાઈ છો એ નક્કી છે? કેમ ભૂલ ચૂક છે? શરીર જે છે એને નરેન્દ્રભાઈ તરીકે ઓળખાય છે. શરીરને? શરીરને. તમને તમને ક્યારેથી ઓળખા છે? શરીરને તો નરેન્દ્રભાઈ તરીકે હું ઓળખી છે, મને ખબર પડી ગઈ. વ્યવહારથી બસ બીજી રીતે નહીં. તમને કોણ? તમને શી રીતે ઓળખાય? એ તો વ્યવહાર ના નામ આપતા ખરા હતા ને શું? હા શું કહા ને શું કહેવાય? કે મત કલ્પિત છે, કલ્પિત. મારી પાસે 2 લાખ છે એટલે મસ્તી મર્યા કરે કલ્પિત. હું એ પછી 50,000 જતા રહે, ચિંતા ઉભારી કર્યા કરે. કરે કે ના કરે? કરે કરે. કલ્પિત શું ગમે છે તમને? શું કેવું હોય? સુખ તો પરમ સત્ય જ હોય, પણ એ છે સનાતન હોવું જોઈએ. સનાતન પણ મળવું જોઈએ ને. જય આ બધા સનાતન સુખ ના ભોગી છે એટલે બધા ભેગા થાય. કયા સુખ ના ભોગી? સનાતન સુખ ના. હા, તેરા સુખ ને શું કરવાનું? તે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય કેમ? કરી પાણી વખતે સુખ અને પછી રોડતી વખતે દુઃખ, દુઃખ પછી એને સુખ કહેવાય કેમ? કરી એમ જય સચિદાનંદ. અમદાવાદ નો સર્વિસ છે ના? અત્યાર સુધી તો કરતા લાગે જ છે. કરો છો ને? હું નરેન્દ્રભાઈ છું, ત્યાંથી જ કરતા તમે ને. બે હજાર નો કર્મ બંધાય, પુણ્ય ને પાપ. જયારે તમે અકર્તા થશો ત્યારે નહીં બંધાય. અકર્તા ક્યારે થવા છે? મનમાંથી એમ નીકળી જાય કે હું કરતા નથી તારે. જય સચિદાનંદ. શું કે છે? મનમાંથી નીકળી જાય કે હું કરતા નથી ત્યારે. તો નીકળી જાય પછી કેટલા દાડા રે? કેટલો વખત જાય? હું પણ લાગે વખત તો લાગે ને. વખત તો લાગે ને. કેટલો? જ્યાં સુધી દાદા ભગવાન ની કૃપા ના થાય ત્યાં સુધી થયા કરે. જ્યાં સુધી દાદા ભગવાન ની કૃપા ના થાય ત્યાં સુધી થયા કરે. બરાબર. કૃપા થાય એટલે વાર ના લાગે. કૃપા થાય ને એટલે બધું કલાકમાં જતું રહે બધું. અને કૃપા ના થાય તો અનંત અવતાર થાય તો કશું વળે જાય ને. કર્યું અને મેં કેવું સરસ કર્યું. જય સચિદાનંદ. આવો સચિદાનંદ. જય સચિદાનંદ. મેં કેવું સરસ કર્યું એવું પાછું ભાવ થાય, થાય કે ના થાય? અને બગાડે તારે કેવા નહીં આવતો નહી? બગડે તારે તો તો ના કહેવાય. તો તો ના બગડવું સુધું આપણા હાથમાં છે. આપડે જયારે ઊંઘી જવું ત્યારે ઊંઘી જાય. ઊંઘી જવું તો ઊંઘી જાય પણ ઊંઘ આવતી નથી, એ જ વાંધો છે. ઊંઘી જાવ તો ઊંઘી જાય પણ ઊંઘ આવતી નથી, એ જ વાંધો છે. સત્તામાં વાત નથી ને? ઉઠવાનું ઉઠવાનું તો જાણે કે સત્તામાં નથી, ઉઠી નથી શકતા. સત્તામાં નથી એટલે આડા ત્રણ વાગે ઉઠવાય તો હે ન ઉઠે. પેલી ઘંટડી મૂકી પડે, એ ઘંટડી ઉઠાવે ને. મનુષ્ય થયા, હું બધું આ કરું છું, મારે કરું છું, બોલે છે. ઉઠવાનું તો છે નહીં, સમજ પડે ને? ઇગોઇઝમ છે ને ખાલી બધું. તમને લાગે છે બધું ઇગોઇઝમ છે? બંધકોષ થયો હોય ત્યારે ફાંકી ફાંકી તો દાડો કરે કે નહીં? તો ડાક્ટર બોલાય તારે ને, આપણા હાથમાં નહીં ને ગલાય ત્યારે એ ચાલો બંધકોષ છોડી નાખું છું એવું આપણા હાથમાં નહીં. કશું હાથમાં જ નથી. આ તમે અહીં આવ્યા ને તે તમારા હાથમાં નથી. તમે જશો તે તમારા હાથમાં નથી. એવું આ જગતમાં લોકો હું હું કર્યા કરશે, આ મેં કર્યું તે કર્યું, ફળાનું કર્યું આમ કર્યું તેમ કર્યું, એ ઇગોઇઝમથી પાપ ને પુણ્ય બંધાઈ રહ્યા છે. અને તેથી આ ભટકવાનું થાય છે. ભટકવાનું ગમે ખરું? તમારી નાતનો નાગ નથી. મેં તો શું કે છે, હું કરું હું કરું એ જ જ્ઞાનતા. બધા હિન્દુસ્તાન લોકોને કહે છે કે નાગર લોકો એકલા નથી, બધાને કહ્યું નાગર નથી કહ્યું. હા તો નાગરો માનતા નથી ને, હું કરું હું કરું એ જ્ઞાનતા માનતા નથી. નાગર નસીબ મેથડ કહી દીધું, હું કરું હું કરું એ જ્ઞાનતા. ચકટ નો ભાર જેમ સ્વાન તાણ, સૃષ્ટિ મંડાણ છે સર્વ અણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે. આ મંડાણ સીધી ચાલે છે એને કોઈ આત્મયોગી જાણે અથવા આત્મયોગેશ્વર. આ આત્મયોગી બેઠા છે તમારી જોડે, અમે આત્મયોગેશ્વર છે એ જાણે, બીજા કોઈ જાણે. તમારી જોડે બેઠા છે ને તે આત્મયોગી છે. તમારે આત્મયોગી થવાની ઈચ્છા છે? હા છે તો ખરતા તો હું અહીંયા આવ્યો છું, નહીં તો કેવી રીતે આવું? અમદાવાદ થી ખોરતા ખોરતા આવ્યા છે. જો ખોરવું પડે ખોરવા દેવું પડે, ઉતાર રોજ નથી બે જઈને માથા ફોડ ફોડ કર્યા કરે. આ ખોરતા ખોરતા આવ્યા, તમારે ખોરવા જવું ના પડે ને, એ પુણ્ય લઈને આવ્યા છે ને. તમે થોડી વાર બેસ્યું છે કે જવું છે? ના બેઠો છું, બે જોવા માટે નથી આવ્યો અહિયાં. પદ બધ ચાલવા દેવા, પછી સાહેબ સાસુ એકદમ ગાળો ભરે ને તો પકડવું લાગે. ઘરનો હગો અમો થાય ખરો કોઈ દાડો? એ સમ થાય ખરો? તારે એવું હતું કે નિરંતર ચંચળ જગત છે, ચંચળ. જય સચિદાનંદ. આ કુંડલી ની શક્તિ છે, આ કુંડલી ની શક્તિ છે એ શું છે? સાધન છે બધા, સાધન. જેટલા માણસ એટલા નવા નવા સાધન. કઈક તો કઈ સાધન તો લઈ બેઠો હોય ને, કઈક દરિયામાં સ્ટીમર તૂટી ગઈ એટલે બધા કઈ લાકડું હાથમાં આવ્યું હોય, ફરોળું હાથમાં આવ્યું હોય, તરવા માટે તૈયાર કર્યો ને, તો બધા સાધન છે બધા. શું છે સાધન? એટલે કુંડલી ની શક્તિ થી મોક્ષ ના થાય. હા કુંડલી ની શક્તિ થી મોક્ષ, એટલે કુંડલી ની શક્તિ થી મોક્ષ ના થાય ને? મોક્ષ કશાથી ના થાય? મોક્ષ તો અજ્ઞાન જાય તો મોક્ષ થાય. અજ્ઞાન થી બંધાયેલો છે અને જ્ઞાન થી છૂટે. આપ સાદું વાત વાક્ય તમે સમજાવ્યું? ક્યાંથી બંધાયેલો છે? અજ્ઞાન થી બંધાયેલો છે. ક્યાંથી? અજ્ઞાન થી. એ જ્ઞાન એ કદી છૂટી જાય, બીજો કોઈ રસ્તો જ ના હોય ને. બીજા બધા રસ્તા છે એ તો આપણે એકાગ્રતા રાખવા માટે સાધન છે બધા. એકાગ્રતા રાખવાના સાધન. એકાગ્રતા ના રહે તો વ્યગ્રતા થયા કરે ને, એવું સાધન તો જોઈએ બધાને. બાકી જ્ઞાન વગર મોક્ષ ના હોય. અજ્ઞાન થી બંધેલો છે. બંધન શેનાથી છે? શેનું અજ્ઞાન? સાહેબ હું કોણ છું તેનું અજ્ઞાન. કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે, હું મારે જવાનું ક્યાં છે, કઈ બધું કશું જ્ઞાન જ નથી, ભાન જ નથી. બેભાન પણ આમ ચાલી રહ્યું છે. આ પ્રકૃતિ ચલાવે છે. કોણ ચલાવે છે? પ્રકૃતિ. હા, જયારે પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડે, હું કોણ છું એવું પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડે, ત્યારે મોક્ષ થાય. એ જ્ઞાને કરીને જુદા પડે ને, જુદા પડે ને. બીજા તો બધા બહુ સાધન એવા, કુંડલી ની જાગૃત કરો, ફલાણું કરો, શક્તિપાત કરો, પ્રાણાયામ કરો, આસન કરો, યોગ સાધો, બહુ સાધનો બધા, કશું વરે રહી એમાં. બધાથી પુણ્ય બંધાય. શું થાય? પુણ્ય બંધાય. તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન શું? જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન શું? અહી જ્ઞાની પુરુષ હોય એને કહી દેવું કે સાહેબ આપ કઈ મારી પર કૃપા કરો, બસ એટલું જ. એટલું આવડે કે ના આવડે? એ તો આવડે. એ રીતે તો હું આવ્યો છું અહીંયા, એ રીતે તો હું અહીંયા આવ્યો છું. હા બરોબર. પણ કઈ જપ તપ કઈ કરવા જેવું હોય? એવું કશું નહીં કરવાનું. જપ તપ કરવાના હોય ત્યારે પુણ્ય બંધાય પાછું, અને પુણ્ય બંધાય એટલે પાછું ભટક ભટક કરવાનું થાય. અહી કશું કરવાનું ના હોય, જ્ઞાની કૃપા. અત્યારે અહીં બેઠા પછી આનંદ થયો છે, ઉત્પન્ન થયો, નહીં થયો એવો આનંદ કદાચ ચાખ્યો ના હોય એવો આનંદ ઉદભવ થાય. એમ કરતા કરતા કૃપા વસી જાય, થઈ જાય ચોરબર ને. આ બધા જો કૃપા વસી ગઈ છે કેવી મજા કરે. ખોલતા ખોલતા આવ્યા છે, કારણ કરી આપીએ બધું. મારે તો બધા કુટુંબ ને લઈ જવા છે, બધા કુટુંબ ને લઈ જવા છે.